એટલે આ છોકરું નાનું છોકરું હોય એને ગર્યું ખાય છે ને, તે ગર્યું ખાવું એ પ્રારબ્ધ છે અને ખુશ થાય છે એ પુરુષાર્થ છે. રાગ કરવો એની પર રાગ કરે છે. અને પછી કડવું આપડે પહીએ તે એ છે પ્રારબ્ધ પહીએ છે તે, પણ મોડું બગાડ છે ચીચડા પાડે બોવા કરે છે એ બધું પ્રારબ્ધ છે. કડવું ભાઈ તાર મોડું બગાડે બધું. અરે એક છોકરો તો એવું હતું, તે એને માએ દવા પાડી ને તે દવા ઘરે ઉતાર પછી એની માએ નાક દબાવી ઉતારી ઉતરી ગઈ ને. પછી ફરી વાર કે એની માએ કરા ગઈ ને ત્યારે છોકરે કે કરી શું કર્યું, ફૂ ઉડે દે રહ્યો માસમાં માસમાં પાડ્યું. ઓછી જાતે હોય છે કે બધી માય શું કરે વિચારી. એટલે આ બધું આ બધા કોઈ રીત કહેવાય, દવા કરીએ એટલે આપડે પીએ એ તો પ્રારબ્ધ છે. મીઠી મીઠી પ્રારબ્ધ છે ને, કરીએ એમાં પ્રારબ્ધ છે. પણ એની પર રાગ દ્વેષ કરીએ છીએ આ હારું ને આ ખોટું, એ પુરુષાર્થ છે. અમને રાગ દ્વેષ ના હોય બિલકુલ, અમને ગાળો પડી જાય ને તેની પર દ્વેષ ના હોય. અગર બહુ ફૂલ ચડે રાગ ના હોય અને અમારો પ્રેમ વધઘટે ના થાય, હરખો જ એક જ જાતનો જ પ્રેમ. અને વધઘટ થાય પ્રેમ એને આસક્તિ કહેવાય. શું કહ્યું? આસક્તિ કહેવાય. હા આસક્તિ, આ જગત આસક્તિ ના પ્રેમ થી જ મુજાઈ રહ્યું છે ને. દાદા તમે લખ્યું છે એક જગ્યાએ કે જ્ઞાની પુરુષ નો ચહેરો તો હંમેશા હસતો જ હોય છે, પણ તમને જે ફેર દેખાય છે એ તમારા મનના સંજોગો ને અનુરૂપ છે. એ તો નિરંતર એક જ ભાવમાં હોય, કારણ દેહના માલિક ના હોય. એક જ ભાવમાં બુદ્ધિ નો સવાલ ના હોય. બુદ્ધિ ક્યારે હોય કે અહંકાર હોય તો અહંકાર ના આધીન છે, અને બુદ્ધિ ના આધીન અહંકાર છે. બેવ સામસામે એ અવિનાભાવી છે. કેવું છે? હવે બેવ નથી એટલે આ કામ ચાલ્યું. અને બુદ્ધિ હંમેશા કેવી હોય? એ છે તે બિગિનિંગ થી એન્ડ સુધીની હોય. અને જ્ઞાન એન્ડલેસ હોય, કે અમારું જે આ જ્ઞાન છે તે એન્ડલેસ છે. એન્ડલેસ છે. બુદ્ધિ તો એન્ડ વાળી આવે. અને બુદ્ધિ તો ક્યાં સુધી સારી દેખાય? એ તો ભાઈના પાસે બે મિલો હોય ને, એકાદ મિલ હોય ને તો સુધી ભાઈ ની સારી દેખાય બુદ્ધિ. અને ત્યારે મિલ જતી દેવું થઈ જાય ને ત્યાં હું બુદ્ધુ જ છે કે છે. બુદ્ધુ કે પૈસા લીધે બુદ્ધિ એની વખાણાય. બુદ્ધુ કે અમારે તો જ્ઞાન બિલકુલ. જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ, અને બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ પ્રકાશ. શું કહ્યું? ઇનડિરેક્ટ પ્રકાશ. ઇનડિરેક્ટ ઇનડિરેક્ટ પ્રકાશ એટલે આપડે આ સૂર્ય નું અરીસા પર પડ્યું તે અરીસામાં ડિરેક્ટ કહેવાય, પણ અરીસા નું પ્રકાશ રસોડા લઈએ એ ઇનડિરેક્ટ કહેવાય. અરીસા ને રસોડા પડે કે ના પડે? પડે ને. પ્રકાશ છે તે અહંકાર ની ઉપર પડે, અને અહંકાર ની થ્રુ આવે જે પ્રકાશ એ આપડી બુદ્ધિ છે. આપડે કામ ચલાવી લેવાનું. તે અહંકાર ગોળો હોય તો બુદ્ધિ એ ગોળી હોય, અહંકાર જાડો હોય તો એ જાડી હોય. એટલે અહંકાર ની થ્રુ આવવાની બુદ્ધિ. મારો અહંકાર ખલાસ થઈ ગયો. અહંકાર કયો ખલાસ થઈ ગયો? જે નવું સગત ઉભું કરે છે તે, જે જૂનું બધું નિકાલ કરે છે એ અહંકાર. ડિસ્ચાર્જ અહંકાર કહેવાય, અને તે નિર્જીવ અહંકાર કહેવાય. કેવું? નિર્જીવ અહંકાર. એમાં જીવ નથી. જીવ વગરની વસ્તુ, જીવ વગર જે જે કાર્ય થાય છે તે ઇફેક્ટ કહેવાય. અને જીવને ભયને જે કાર્ય થાય એ કોઈ જ કહેવાય. ફરીથી બોલ કે સમજાવ દાદા. હે? ફરીથી સમજાવો. આમ કે આ જીવ વગરનું જે આ કાર્ય થાય બધા, આ બધા કાર્ય આ બધા જે કરીએ છીએ બધા, દવાખાનું દવા કરું છે ને, તે બધું જ છે. તે આમાં ઇફેક્ટ કહેવાય. એમાં જીવ હોતો નથી. એ તો પેલું એ હોય છે આપડે પાવર ચેતન, પાવર ચેતન એટલે એ પાવર ચેતન આધારે પાવર છે તો ચાલ્યા કરશે. અને પેલું તો પેલું તો ચેતન નું એ પણ લેવાનું, કઈ વાત કરતો જીવ વગર નું કાર્ય એ નિર્જીવ અને આ જીવ વાળું, જીવ વાળું એટલે ભાવ ને લીધે જે ભાવ ને લીધે જે કોઝિસ પડે, ભાવ ને લીધે ભાવ એટલે જીવ વાળો એ સમજણ નો. જીવ કેટલો હોય છે કે કયું જ્ઞાન છે, કયા જ્ઞાન માં સ્થિર છે, જ્ઞાન એ જીવ છે. પણ એ સંપૂર્ણ પરમાત્મા ક્યારે કહેવાય, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન થાય ત્યારે પરમાત્મા કહેવાય. પણ આ શુદ્ધ છે કઈ, કેટલીક બાબત શુદ્ધ છે એ જીવ દશા છે, સમજ ભાઈ ને. તે એ છે તે તન્માયા થાય એટલે કોઝિસ થાય, કોઝિસ આ સારું આ ખરાબ એમાં અહંકારે મય ભરેલો હોય. બધા બધા ભેગા થઈને બધું કાર્ય કરી દે ના સમજાય શહેરે માટે ગાડી જોઈએ. દાદા આવવાના તમારે કાકા છોકરો શું ભણે, 35 મિલ જતા, 35 મિલ આવતા, 70 મિલ પૈસા મગાય નઈ આપડે થી. અને 2 ગેલન પેટ્રોલ ના પૈસા એટલે 40-50 રૂપિયા ખર્ચ થશે. તે પેલો શું કે મારે પણ સાહેબ આવવાનું તમને આપત, આ સાહેબ આવવાનો હોય કે આપણે કે સાહેબ આવવાનો છે એટલે નહીં તો ના આપત કે. કારણ કે એ આપણું આ ડે કોઝિસ છે આમ, લોભ નો જ કોઝિસ. આ લોકો ના હોય એનો હોય ને એ સહજ લોકો, સારો એટલે સારો, ખરાબ એટલે ખરાબ, લૂંટી લેનારો લૂંટી લેનારો, સારો એટલે તમને કે યસ યસ તો તમને હેલ્પ છે કરે, અને જો ખરાબ હોય તો તમારી પણ હેલ્પ ની આશા રાખવી નહીં. એને તો સમજી જ જવાનું આ મારખણી ગાય, અને આ મારખણા વગર નહીં ગાય. ગાય માં સહજ સ્વભાવ છે, કારણ કે ના મારખણી મારતી હોય ગાય ત્યારે નાનું છોકરું સીંગડું જાય તો મારે નહીં, અને મારતી હોય તો નામ ના દે તો એવું. આ લોકો સહજ, અને આપડા લોકો સહજ નહી. આપડા લોકો મારવું હોય તો હું ના મારે, એને રૂપિયો કેવી બચે એ જોવાનું. લોભ, અરે માર્કેટ માં બેસના જ છે તો પેલા વિચાર કરે કઈ આગળ સસ્તા મળશે, પહેલેથી એનું જ્ઞાન હાજર જ હોય. એ જતું ક્યાં સસ્તું, જો આ જોડે લઈ જવા ના હોય. આનો વિચાર કશે નઈ, આનો આ ડોલર થઈ રહ્યા કશે, કાલ થોડું દેવું કરે લો નઈ લે એ. તેથી આ લોકો ના મકાનો બદલા આ લોકો લેર કરે છે. કારણ કે ગુજરાતી જવા જાય તો સ્ટેડી થઈ જ જાય દાદા. સ્ટેડી તો નહીં પણ આપડે સદાકાળ ગુજરાત બનાવે ત્યાં, સદાકાળ ગુજરાત ત્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. કવિ નર્મદ કહી ગયેલા આખા દેશ માં જો સારા પૈસા વધારે પણ પ્રમાણ આવતા હોય તો ગુજરાત માં, કારણ કે લોક હે હૃદય ના બધે ને બધે સારા, બીજી બધી પ્રજા કરતા ઘણા સારા, ઘણા સારા. એ તો ઇન્ડિયા માં જે ફરે જે ફરી ના આવે, ઇન્ડિયા માં જે ફરી ના આવે ઘણી સારી પ્રજા એ લોકો પણ છે. આ તો હમણે બહુ સારી શીખ્યા ક્યાં ગામમાં બહુ સારી નહીં ગઈ જતું. દિલ્હી નો મળ્યો, બરોડા બધે ફરી ના આવે, ગુજરાત નો ખાનગર ગુજરાત નો એવું નહીં. બ્રધર હરે કૃષ્ણ માં છે તે પકડ્યો એટલે ખૂણા ખૂણા માં બધા ખૂણા વાળવા પડશે. એલર્ટ ઇન એવરી કોર્નર. શું કહ્યું? આ તો એક ખૂણો પકડ્યો, એક વાર માથું માર્યું. એને ભગત ભગત બધા ઘેલા હોય. કેવા હોય? ઘેલા. ભગવાને જુદા, હું જુદો. અરે એમાં એ તો પહેલે છે જ, એમાં તે નવું શું શોધખોળ કરી દે? ભગવાને જુદા ને હું જુદો, એ તો પહેલે જ છે. હવે કઈ નવી શોધખોળ કરીને હું જ છું. આ મેં જે તમને કઈ આપ્યું છે તે તમારે બધે કહી શકાય. ઝઘડો હતો અત્યારેથી. તું હું, તું હું, આ હું કી હું જ છું. બધે હું જ છું. હું આત્મા રૂપે બધા હું જ છું. બધે શું એટલે તુહી? તારા બાપ નું શું એમાં? તે તું ને હું બે જુદા છે રે, તો ઝઘડા ને ઝઘડા રહ્યા છે. અને ભગત ઘેરા હોય તેનું શું કારણ? ઘણા શું એક જ બાજુ એક ખૂણા માં જ કોર્નર માં જ એક બાજુ બેસી ગયેલું છે. તેનું વ્યવહાર ચોખ્ખો હોવો જોઈએ બધી બાજુ ને, એને એવરી કોર્નર હોવો જોઈએ. અમે જ્ઞાની પુરુષ ને બધું સાચું બનવું હોય. એમાં કોઈ પણ વ્યવહાર એ સુંદર હોય. હું લગ્ન માં જવું બીજે સુંદર વ્યવહાર હોય. શું કહે? કારણ જનરેટર શું જ જાય ત્યાં તારો દેહ કહેવાયું છે ને. તે સુરેશ એ ઈલાકો ધણી જાય તેમાં આપડે જ જોયા કહેવાનું. ખરેખર એટલે ભગવાન ભગત બધા ઘેલા હોય. એક ભગત હતો ને, તેની વાઈફે કહ્યું કે આ છોકરા ને ફી આપીને જજો, તમે બહાર જવું હોય તો. અને તેલ લાવવાનું છે અને હોવાની નોટ છે મારી પાસે, તો ઢગલા વટાઈ લાવું ને હું તેલ લઈ આવું અને ફી આપીને જઈશ. કે છે ગયો બહાર તેલ લેવા, ગુજરાત માં લેવા જવું પડે ને ધણી ને. એ બધા નોકરો છે કઈ તેલ લેવા ગયો. દુકાન તો આવી નઈ, તે પેલા એક મળી આવ્યો. ચંદુલાલ ક્યાં જાવ છો? ભાઈ આ તેલ લેવા જવું છું ને બધું. આ સત્સંગ ક્યાં છે? કે ખુબ આ તો આ બધા જામે છે ખરું છે. હે બધું તેલ પેલું ભૂલી ગયો વાત. તો વાત કરી ને તે ભૂલી ગયો એને જોડે આવ્યો. પાછો ઘેર પેલી બહેરી છે શાક કરવા સારું તેલ ખોળે, અને છોકરું છે સી સારું બેસી રહેલું. 11 વાગે પણ 2:30 વાગ્યા તો તો હવે પછી એને યાદ એક સર તો હું કહી રહ્યો છું. એ પછી આવતો રહ્યો તે ચડ્ડી ગાળો દીધી, ભાન વગર નાતો નામ તો ચડ્ડી ગાળો દે. ભેલા હોય ભગવાન પાસે ઘેરો થયો ને, એ ભગવાન એને શું હાલ દેવાના હતા? એની પાસે જ નહીં કશું ભગવાન ની પાસે. ચારો ના પાસે નથી, રૂપિયા ખોળો તો એની પાસે નથી. તમે તો ફક્ત ભગવાન ની ભક્તિ કરો ને તો તમને ભક્તિ ફળ એની મેળે કુદરતી રીતે બોલે છે. ત્યાંથી કારણ કે ચિત્તની એકાગ્રતા થઈ ત્યારું ફળ સુખ આ મળે. ચિત્તની એકાગ્રતા ભગવાન તો વિતરાગ છે, એની પણ કશું હોય નહીં. એમની પરમાનંદ તારે જે સનાતન સુખ જોયું એની પાસે, મોક્ષ એની પાસે. પણ તું પૈસા ખોળ ભૌતિક ચીજ એની પાસે હોય નહી. લોક ભૌતિક ખોળે નહી. અરે છોકરા નથી હોતા ને તે માવી નું પાણી લઈ જાય છે. એટલે મારે જંપી ને આ વિચાર કરે જંપવા દો ઘડી વાર ના. આ પ્રજા બહુ ઇન્ડિયન પ્રજા હતું બધું. કોઈ બીજા બીજા મને સવાલ ના કરી શકે. સારું થયું એમાં છૂટી ગયા ને. એ તો ભાઈ મુશ્કેલી ઉભી થાય. એમાં કયા વાક્ય એમ કે બુદ્ધિશાળી છે? આ બુદ્ધિ થી ગોઠવેલો બધા ક્રિયાઓ આ બધી શું આપણને હેલ્પ કરેલું છે? ગાળા થઈએ હંમેશા એની પાસે ગાળા થઈએ ને, એટલે બધું સંસાર ભૂલી ગયા, એટલે પછી સંસાર જવાબદારી ભૂલી ગયા, એટલે જરા શાંતિ તો રહે જ, પણ એ કામ નો જોઈએ તો સંસાર ની ફરજો બજાવી જ જોઈએ, ફરજો ફરજિયાત છે. બે ચાર પાંચ વાર ગયા ૧૯/૬/૮૪ સવારે ડોક્ટર કપિલભાઈ ને ત્યાં ડેટ્રોઇટ. મોજા પહેરાયેલા તો હાથ હાડા હતા, એ બધું પ્રારંભ આજે મારે સારો માણસ, અને આપણું આંતરિક જ્ઞાન બહુ મજબૂત ને, અને એ માણસ પણ સારો થાય હોસ્પિટલ માં કાગર, આપણને એવો કેવો શોખ છે આટલું બધું છે કે જેમ શું છે કઈ ખાસ કામ નથી, ઠીક છે ગાડી ચલાવતા જોઈએ એમાં ના કહેવાય નહીં, શું ભાઈ કઈ મેર પડે મને ઉજવવાનો શોખ નથી, પણ આશીર્વાદ મળે તો ગમે. તમને શોખ છે દાદા? તમારું તો સ્પેશિયલ કહેવાય, એટલે તમારું તો બધા કહે કે તમે તમારા જન્મદિનના દિવસે 300 કે 300 નીકળી હોય, એટલે તમારું તો બહુ સ્પેશિયલ કહેવાય. મારું એવું નહીં હોય ને, શું કરું છે ઉજવણી કરવી છે, તમે આશીર્વાદ આપો એટલે બીજું કઈ નથી કરવું. એક મકાન રાખ ભાડે જમાડ બધાને. દાદા મને થોડીક પણ રિસ્પોન્સિબિલિટી લેવાની નહીં ગમે, થોડીક પણ રિસ્પોન્સિબિલિટી લેવાની નહીં ગમે, જવાબદારી લેવાની હોય ને, એમ જ કીધું કે મારે નથી કરવું, પણ આશીર્વાદ જોઈએ છે. મેં જેમ ઉજવણી કરી છે, તું નવું ઘર રાખું ને જમાડું ક્યારે ક્યારે, તમે કીધું કે મને ઉજવણી નથી કરવી, તમારો જન્મદિવસ જન્મદિવસ છે તો જુદું કહેવાય, એમ કેતી હતી કે તમને તો 308 ડિગ્રી હોય. બરોબર, ધણી તો જ હારો મળે, ઉજવણી બર્થડે હેપી બર્થડે તા ફાધર નો આપણી ગાડું અટક્યું ખરું, બાકી તમે જેમ ગોઠવ્યું હતું ને તેમ જ દિવસે દિવસે ચાર જણા બધું ગોઠવી ગયું વ્યવસ્થિત, અને આ વ્યવસ્થિત આ વ્યવસ્થિત નહી નહી કાલે હવે બેન માં શું થવાનું હોય, ફળવાનું શું બરાબર ને, એટલે શું કારણ થી આ કુદરત કુદરત હેલ્પ કરે છે. હવે પ્લેન માંથી ઉતરીને ગાડી બેસે છે, ગાડી એ તો અથડાવાની એ ટાઈમે, એ બધું કોઈ પણ બને બને આપણે વાંકરે જ્યાં જતા વાંકરે. આપણું વ્યવસ્થિત અવરું નીકળે નહિ કોઈ ધાર નહીં કોઈ જ નહીં નહીં એવું બને તને ગમ્યું શું ગમ્યું પ્રમાણે કહ્યું છે તો કલયુગ પણ એવી રીતે ડિટર્મિન થયેલું કળિયુગ પછી સતયુગ આવે છે કેમ સાયકલ એમ કે છે કે આ વર્ષના 365 દિવસ તો કે આ સૂર્ય ની આજુબાજુ પૃથ્વી ફરે છે એના ઉપરથી કેલ્ક્યુલેશન કરીને દિવસો કાઢ્યા છે. એ રીતે આ કળિયુગ છે, સતયુગ છે, દ્વાપર છે, ત્રેતાયુગ છે, એની ગણતરી શેના આધારે? તારા, ચંદ્ર, સૂર્ય કે એવા બધાની આધારે ગણતરી કરી મૂકી છે કે શું છે? એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કર્યું કે આ યુગ કળિયુગ, આટલો યુગ સતયુગ, આટલો યુગ દ્વાપર? રાત ને દિવસ નું કેવી રીતે નક્કી કરીએ? પોઝિશન ઓફ સ્ટાર્સ, આ ચંદ્ર અને સૂર્ય અને તારા હોય એના ઉપરથી. ના, સૂર્ય જાય એટલે અંધારું થવા મળે એટલે રાતે રાત્રિ થઈ એમ કે, અને પછી સૂર્ય આવે અજવાળ થવા મળે દિવસ કરો. એ રીતે ખરાબ માણસ પાકવા મળે એટલે કળિયુગ, ખરાબ ના બધા સહયોગો ભેગા થવા મળે એટલે એને કળિયુગ કે, સારા સહયોગો અને સારા માણસ પાકે તો સતયુગ કે. સંજોગો આપડા ભાવ ના આધારે બધા જ માણસ ને, કોણ માણસ એવો હોય કે જેને પૈસા ના જોઈતા હોય? બધાને પૈસા વધારે જોઈએ છે, વાત નક્કી છે ને? હવે પૈસા છે કેટલા ટકા અમુક ગણતરી બંધ જ છે, અને એને ઈચ્છાઓ કેટલી છે ટકા ગણતરી બંધ નથી. હવે વહેંચણી કરવા બધું જોખમાય છે એટલે બહુ જયારે થાય જોખમાય ત્યારે કયું બેસી જાય છે, કયું બે જાય પછી લોક ચૂંટા હાલુ એટલે ચોરીઓ કરે, ફરણ કરે. બાય બોરો ઓર સ્ટીલ, નહી તો ગાડું ગાંઠ માં પડશે. આજે શબ્દ જ લોકો ભાઈ ઘણા ખાયા ના ભાઈ છોકરા કાર જેવું ચાર પૈડા નું આવે છે, બુલેટ કાર્ડ, એમાં બેસાડી વાંચ્યું. દાદા હું ઇન્ડિયા 3 વર્ષ ભણેલી, હું 12 વર્ષ ની હતી ને 10-12 વર્ષ ની, ત્યારે મેં મને એમ તો ખબર છે કે બધા ટ્રાય તો કરતા હતા વિઝા લેવાના, પાછું ફરી વાર 3 વાર પાછું પેલા હતે ટોક કરેલી આપડે, ને પછી આપડે ફોન કરેલા, એટલે બધા ટ્રાય તો કરતા હતા. તને કઈ અડચણ ના આવી દીકડે? મને લાગ્યું કે આ બેડ કેવાય કે નહી મહિલા. ના પણ મનમાં ગુસ્સો ગુસ્સો ના લાગ્યો? મનમાં તો નહી, મનમાં તો નહી ગુસ્સો ગુસ્સો કશું નહી, બહુ નહી. સારું લાગે દૂર તો નહીં લાગણી તો થાય ને કઈ સારું લાગે તો ગુસ્સો આવે સેજ ગુસ્સો પણ બો તો નહી એમની ગુસ્સો કે આપણા નહીં આપ્યા એમની પણ સહેજ સહેજ ગુસ્સો પણ આપણને નહીં આપે એમ એવું નહીં એમ સિવિલાઇઝ્ડ પીપલ એમાં ડિફેક્ટિવ ભાગ આવી ગયો છે આપણે કાઢી નાખો ડિફેક્ટિવ હોય ખરું મને તો લાગે અમુક વસ્તુ ડિફેક્ટિવ હોય પણ મને એમ લાગતું છે કે મને કોઈની કરવા જાય બધાને એમ લાગે કે એ તો બધું 100% જ સાચું છે બધું પ્યોર હવે એ મને નહીં ખબર કે એકદમ પ્યોર હોય કે નહીં એટલે મને એમ લાગે કે પ્યોર નહીં એટલે હું કદાચ ક્વેશ્ચન કરું ને પછી કે ખરાબ કહેવાય સમાજ શું કે છે તમને તમને ટીકા ના થાય એવા કપડા પહેરો ટીકા ના થાય એવા કપડા પહેરો નોબડી સે કે આવું કેવું ટીકા ના થાય એવા કપડા પહેરો ટીકા થાય એવું પહેરે સારું કે ટીકા રે લે શું પાછળ કોઈ કે એવું નિર્બન ટીકા એટલે શું ઇંગ્લિશ માં ક્રિટિસાઇઝ કપડા પહેરે છે કેવી જાતના કપડા પહેરે છે એવું નહી મુફલીસ જેવો કેમ ફરે છે મુફલીસ જેવો એટલે બમ્પ જેવો ખુબ એવા બી નહીં પહેરવાના કે કોઈ કે આવા હું કપડા પહેરે કોઈ એવા નહીં પહેરવાના કે આ હું બમ જેવા કપડા પહેરે છે એટલે સમાજ એનો અરીસો છે સમાજ એનો મિરર છે અરીસો છે અરીસો છે કેવું દેખાય છે પછી સમાજ માં છે તે બધા લોકો જો આપણું વર્તન કેવું છે સમાજ વાળા ટીકા કરે હા ક્રિટિસાઇઝ કરે વર્તન એ બધા ભાઈઓ જોડે લડે છે રોજ અને ઝઘડા કરે છે પૈસા ખાઈ જાય છે ખોટું થાય છે આમ ના એવું તેવું ટીકા ના કરવી જોઈએ સમાજ તો બહુ આપણને હેલ્પ કરે પણ એના અમુક અડીલા ભાગ છે એટલે કાઢી નાખવા એમ કેતો તો કે મને કોઈ સડેલો ભાગ દેખાય તો બી કોઈ મને કાઢવા ના દે કારણ કે સમાજ કે છે કે અમે તો 100% પ્યોર છીએ દાદા મને પણ એવું થાય 100% સમાજ ના લોકો કે અમે તો 100% સાચા છે એવું એનો એ વિચાર છે દાદાજી હજી તને સમાજ જોયો ક્યાં છે અને એ શું કે ડિગ્રીઓ લેવા ડિગ્રી લઈએ બીએસસી એમએસસી પીએચડી એના કરતા જે હું ભણું છું એ બરાબર સમજ્યું તો એ બી લાઈન કહેવાય મેં કીધું સમાજ તો ડિગ્રી માંગે એટલે આપણે ડિગ્રી બી લેવી પડે મને આજે રાત નો કઈ અનુભવ છે કે આજે રાતે કે મને આજે રાત નો અનુભવ થયો અમુક લક્ષણો એવા થયા કે મને મને થયું કે હવે મટી ગયું હા મટી ગયું આને બધા લોકોને મટી જાય છે રોગ મટી જાય નઈ મુક્તિ આપે છે આ તો મોગ એક પણ ચિંતા ઉપાય થાય નહીં આવું વિજ્ઞાન કોઈ કાંઈ હોતું નથી આ તો લાખો વર્ષે એકરો થયું છે અને 11મો આશ્ચર્ય કહેવાય છે 11મો આશ્ચર્ય વંડર ઓફ ધી વર્લ્ડ કહેવાય છે અમે પૂંછા રીતે તમને આ બેન લીધે તમને મળી ગઈ નિમિત માત્ર છે. કુદરત સંજોગો જ આપણને ભેગા થાય કે એટ ઇલેવન્થ અવર ધ રિયલ મેન કમ્સ ટુ અસ ઇન અવર લાઈફ. એમ કે છે કે કુદરત એવા સંજોગો ભેગા કરી આપે કે છેલ્લી ઘડીએ આપના જેવો રાઈટ માણસ મળી આવે. કે આપણા બારણા ઠોકતા ગુરુ આવે છે. અમેરિકા નું બાયણું આપડે જન્મતા ખબર નહી આવવું પડશે. મનમાં આપણે શું આપીએ છીએ તે કે જાણવું છે એમને, તમારા પાસેથી સાંભળવું છે. શું તારું નામ શું છે? લીલા. લીલા લીલા તમે ખરેખર લીલા છો? ખરેખર લીલા છો કે હું કોણ છું એ તો હવું રહે છે ને, ખ્યાલ બધું રહ્યું છે ને હું કોણ છું. પછી લીલા નો પાઠ બદલવાનો, લીલા જે નામ પડ્યું નાટક માં તે નામ થી બાદ બગાવવાનો, પણ હું કોણ છું એ જાણું છે ને. નથી જાણતી જ્ઞાન આપવાનું, સેલ્ફ નું રિયલાઈઝ જ્ઞાન. સમજ ભાઈ ને, એ કરવું જોઈએ ના કરવું જોઈએ? તો કેમ હાઈન કરી ના લીધું તે દંડ કરવા જેવો છે? મારા હસબન્ડ ની ઈચ્છા નથી લાવવાની. જયંતિભાઈ પછી એમને એમને ભાવ ના થઈ એટલે કાલે એમ જ ભાવ ના થઈ એટલે પછી બધા આવ્યા. કાલે રાત્રે દસ સત્સંગ થવાની સારી અસર થયો ભાઈ ને. એમ બધું જ કરે છે, વિશ્વાસ અમે ભજન બધું સાથે જ કરીએ. એમની જો ઈચ્છા ના હોય પરિવાર કે ચૂકીશ નહીં, પરિવાર ચૂકતા નહીં, પરિવાર કે ચૂકીશ નહીં. દેશ માં અમારી હોય તો દાદા ને તપાસ ઝંઝાળ થી છૂટા ચોરાસી લાખ ની ઝંઝાળ થી તરફ ખબર પડે ને. આ જ્ઞાન નથી મળ્યું એટલે આ બધું ઝંઝાળ ભટકવું. ખબર જ નહીં કે આ કયું જ્ઞાન છે. આ તો જણાવ્યા છે વાતચીત કરવાનું, એ બધું જ્ઞાન ના ખબર નહી. આ તો મહી ચેતે આપડે કશું ના કરીએ તો મહી ચેતે કામ કરો. કેવું જ્ઞાન? આ તો જીવતું જ્ઞાન, જ્યોતિષ સ્વરૂપ જ્ઞાન. આ જીવતું જ્ઞાન જે યોની એને પ્રાપ્ત થવાની હોય તે યોની માં સીધો જ દાખલ થઈ જાય છે. યોની માં બધી તૈયારી થયેલી હોય અને અહીંથી છૂટવાની તૈયારી થઈ જાય અને એક એટલા ટાઈમ સંજોગ જ બાજી જાય છે. આવો તો છતાંય પણ હજાર બે હજાર માણસો માં બે ત્રણ માણસો અવગત્યા પણ થાય છે જયારે યોનિ પ્રાપ્ત થતી નથી. એ વેર ડુ ધે ગો? અવગત્ય જે થતા છે એને જે અવગત્ય થાય છે એ ક્યાં જાય છે? એ અહીના અહીં જ ભટકવાના. આ શરીર નહીં, આ શરીર બાઈ મેળ્યું. હવે એના પર બે શરીર રહ્યો, સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ બોડી અને કારણ બે રહ્યો. રાઈટ. તે બે લઈને ભટક ભટક કર્યા કરે. પણ ભૂખ બહુ લાગે, ભૂખ તરસ ઊંઘ બધું લાગે. સૂક્ષ્મ બોડી છે એટલે હવે ભૂખ લાગે તો ખાય શું? આ મોડા વગર ખાય શું? તે દાંત વગર મોડા વગર એટલે કોકના શરીરમાં પેચીને ખાય. કોકના શરીરમાં પેચી જાય અને પછી એને ખાઈ લે. એ ભૂત તરીકે ભૂત યોની ને? એ ભૂત યોની કહેવાય? ના, ભૂત ના કહેવાય, પ્રેત યોની. પ્રેત યોની. ભૂત તો દેવલોક છે. ના, જેને શરીરમાં પેસે એને કહે છે ને ભૂત વગેરે કહે છે ને આપડે એને. જેના શરીરમાં ભૂત વળગ્યું છે ના, આપડે લોકો સમજણ નહીં એ તો બોલે આવું. પણ એ તો પ્રેત છે. ભૂત દેવીઓની છે. ભૂતની છે. દેવ છે હલકા પ્રકારના. ભૂત ભૂત વ્યંતર એ બધા હલકા પ્રકારના દેવ છે. દેવ એટલે શું? અહીંયા એને હેરાન કરવા આવે આપણે, ગયા અવતારનો વેર વારવા આવે. અગર ગયા અવતાર ઓળખવા હોય તો ફાયદો કરવા આવે. એવા હલકા પ્રકાર ના દેવ છે ભૂત. ઘરમાં બધું બાળી મેલે આમ કરે તેમ કરે અને બીજો બીજું રૂપ લઈને આવે, પહેચી ના જાય કોઈનામાં, શરીરમાં ના પહેસે, શરીરમાં પ્રેતિયો નહીં પહેરી જાય. તે ખાઈ કરે અને આરામે પછી સુઈ જવાનું હોય તો એમ સુઈ જાય. એક વખત એવું થાય કે હું પછી કહેજો કે મુંબઈ ની અંદર એક પારસી હતો, પારસી એક જ થઈને મરી ગયો. હવે એક માણસ બેઠો હતો એની જોડે ચોપાટી પર ખુરશીમાં બેસી ગયો અને પછી કહે છે કે તમે કોણ છો? પછી એ રડ્યો હોય કે હું મારો એમ કે અવગત્ય થઈ ગયો છે અને જો તમે પેલા ત્રિવેણી સંગમમાં જઈને મારો શ્રાદ્ધ કરો તો મારે મુક્તિ થઈ જાય. તો કે તું તું છું એને ખાતરી છું એમ કે. તો પછી એને એનું એડ્રેસ હું આ જગ્યાએ જન્મ્યો છું, આ જગ્યાએ મરી ગયો છે અને આ કારણે એક્સિડન્ટથી મારું મૃત્યુ થયું છે. તો પછી પેલા એને સદક વિદાય કરી અને પછી એ પેલા મુક્ત પછી કહે છે, પછી ફરી દેખાય છે કે હવે મારો મોક્ષ થઈ ગયો છે. શું કહે છે? ધેટ ઇઝ અ પોલીસ. એ સાચા. એમને એક દ્રષ્ટાંત આપ્યું કે મુંબઈમાં એક પારસી હતા, ત્યાં બેઠેલા એમની બાજુમાં આવીને એક અવગત્ય જીવ બેસી જાય છે. પછી એમને કહે છે કે આવી રીતે મારી કે અવગતિ થઈ છે, તમે ત્યાં ત્રિવેણી સંગમ માં જઈ અને મારું શ્રાદ્ધ કરો તો મારી મુક્તિ થાય. તો પેલા એ પૂછ્યું કે તો અવગત્ય જેની ખાતરી શું? એટલે એને એડ્રેસ આપ્યું કે હું અહીંયા અહીંયા હતો, આવી રીતે એક્સિડન્ટમાં મરી ગયો હતો અને અહીંયા જન્મ્યો છું. પછી પેલા એ શ્રાદ્ધ કર્યું એટલે ફરી એને મળ્યો અને કહ્યું કે હવે મારો મોક્ષ થઈ ગયો. એ મોક્ષ થતો નથી, એ ભટકવાળી જગ્યામાંથી અને હવે યોનિમાં પ્રાપ્ત થઈ જશે. મોક્ષ એટલે આ ભટકવાળી યોનિમાંથી મુક્તિ થઈ ગઈ. એટલે મોક્ષ તો હેલો નથી, મોક્ષ તો આ દુનિયામાં આખા બ્રહ્મ આખી આપણી દુનિયા છે ને એમાં 2000 વર્ષે એકાદ માં જાય છે. હવે પછી જ્ઞાની પુરુષ હોય તે બે ચાર હજાર લાખ 2 લાખ લઈ જાય. આમ તો પાસપોર્ટ વિઝા મળી જાય, કારણ કે પોતે મુક્ત હોય તો બીજા ને મુક્તિ આપે નહીં. આ જગત આખું બંધાયેલું, આ તો બધા ઇગોઇઝમ ના સેન્ટર છે, બધા દેહાધ્યાસ જ છે. એકલી આવી છે કે આયા છે? સ્વર્ગ વસ્તુ બંને છે, સ્વર્ગે છે અને નરકે છે. એક માણસ સાથે 2 પગ પહોળાવો કરી આમ કરી ઉભો રે એવું આખું બ્રહ્માંડ છે. હા, 2 પગ પહોળા કરો આમ, આમ 2 પગ અને આમ આમ હાથ કરે અને ઉભો રે એના જેવું બ્રહ્માંડ છે. એમાં પગના નીચેના ભાગમાં બધા નર્ક લોકો છે, રસાતલ તળાતલ સમજ ને, એ પાતાલ લોક નર્ક લોક કહેવાય છે ને. નર્ક એટલે મહાન દુઃખ, નરી દુઃખ જ ને. એ 7 પ્રકારના પાતાલ કો નર્ક કો અને આ મધ્ય લોક 2 પગની ઉપરના ભાગમાં ડ્યુટી વાળો અને અહીં છાતી સુધી નો ભાગ એ મધ્ય લોક કહેવાય. મધ્ય લોક માં 2 લોક, એક મનુષ્ય લોક અને મનુષ્ય સિવાય બીજા દેખાય છે 3 અંત લોક. મનુષ્ય સિવાય ઈધર દેખાય છે બધા, આંખે દેખાય ના દેખાય, નાના નાના જીવ હોય ના દેખાય, દૂરબીન થી ના દેખાય, એ બધા 3 અંત યોનિ. આ 2 યોનિઓ અહી છે તે એને મૃત્યુ લોક કે છે. મૃત્યુ લોક ક્યારે ક્યારે મૃત્યુ આવે કહેવાય નઈ. અરે પેલા 7 પાતાળ ના લોકો ને મૃત્યુ ક્યારે આવે કહેવાય નઈ, નીકળે નક્કી જ હોય નરગતિ ના લોકોને. અને અહીંથી ઉપર બધા દેવ લોક સ્વર્ગ એક એક થી ચડતો અને એની ઉપર નો ભાગ તે તો ભગવાન થવાની એની ઉપર આવેલા છે. એટલે માણસ સારું કરે છે, દુનિયાનું ભલું કરે છે, લોકોનું કલ્યાણ કરે છે, તારે એને સ્વર્ગમાં જવું પડે છે. ના જવું હોય તો સ્વર્ગની ઈચ્છા ના હોય તો પણ ક્રેડિટ બંધ, ક્રેડિટ એટલે ક્રેડિટ ભોગવવા જવું પડે. અને દુઃખ આપ્યા હોય તો ડેબિટ થાય એટલે ડેબિટ ભોગવવા જવું પડે. અને ક્રેડિટ ને ડેબિટ બિલકુલ જો આપણામાં હોય નહીં ત્યારે મુક્તિ થાય. એટલે હવે તમારે કર્મ બંધાશે નહીં આવે, કારણ વ્યવસ્થિત શક્તિ કર્મ કરે છે. અને તમે શું લાવો છો? ગણપતભાઈ, ગણપતભાઈ, ગણપતભાઈ, તો હું ગણપતભાઈ છું ને, મેં કર્યું કહેતી આ તે મેં કર્યું તો આધાર આપ્યો કરતા રહો એટલે કર્મ બંધ થયું. હવે કરતા પણ છૂટ્યું એટલે કર્મ છૂટ્યું. I'm not a doer. હું કરતા નથી કે હું કરતા નથી આવો એમ એટલે કર્મ છૂટ્યું જોડે છે. કરતા હોય તો કર્મ બંધાય. એટલે આપણા શાસ્ત્રમાં નિષ્કામ કર્મ કહે છે, નિષ્કામ કર્મ તે એક જ છે ને. આપણા શાસ્ત્રોમાં જે નિષ્કામ કર્મ કહેવામાં આવે છે એ જ વસ્તુ કે બીજું કઈ? નિષ્કામ તો ભગવાને જુદી રીતે કહ્યું છે, આ નહીં, આને તો અકર્મ કહ્યું છે ભગવાને. કર્મ અકર્મ, કર્મ કરે છતાં કર્મ બંધાય નહીં, કર્મ અકર્મ ને જુઓ. અને નિષ્કામ કર્મ તો શું કહ્યું છે કે તમે કોઈ પણ ધંધો કરો અને વખત ખોટ આવશે, આમ થશે, એવું બધે પહેલે વિચાર કર્યો નઈ, એટલે ફળની આશા સિવાય તમે કામ કરી જાઓ. કે અત્યારે સ્ટીમર માં બેહવું પડે, વખત ડૂબી જાય તો પ્લેન માં બેહવું પડે, તો વખત પડી જાય તો એવું બધું વિચાર ના કરશો. તમે દરમિયાન કામ કરે જાઓ, નિષ્કામ એટલે ફળની શું આશા, શું ફળ આવશે એ તમે ના વિચારશો. કે નહી તો પ્લેન માં બેસી શકે નઈ લોકો, પ્લેન માં સી બેસી શકે ના બેસે, આ પડી જાય તો પણ ફળની આશા રાખ્યા છે બેસી જાઓ. ધંધો કરો ને તો ખોટ આવે તો એ મનમાં ફળની આશા રાખ્યા પછી કરે જાઓ, ખોટ આવવાનું રહેશે તો ખોટ આવશે, એને એ તમારા હાથમાં નથી કહેશે. હવે ભગવાન જે કહેવા માંગે છે તે જુદું છે ને, આ લોકો સમજે તે જુદું છે. લોકો તો ચોપડવાની પી ગયા છે, ચોપડવાની દવા હતી ને એ પી ગયા, પછી મુવા મુમ કરે છે. આ તો વર્લ્ડમાં કોઈક વખત આવું દેહાત્યાસ તોડાવનારા કોઈક મુક્ત પુરુષ બને કોઈ વખત હોય શકે નહીં. આ તો મહાન પુણ્ય ભેગા થયા તમને કે આ નિમિત્ત બની. આ તો બાળકોના હાથમાં રતન આપીએ છીએ, સમજણ નથી ને રતન આપીએ છીએ, કારણ કે આપો રે અને એકદમ સમજણ વાળો થશે. શું કહ્યું? આપતવાણીમાં લખ્યું હતું અને તમે બી કહ્યું હતું ગયા વખતે કે આ સોનાની બંગડી આપું છું તે કાઢીને પિત્તળની ના લઈ લેતા એમ, કોઈ એવું કહ્યું હતું તો અરે ડિટેલમાં સમજાવો. આ છોકરા નાના નાના છોકરા ને પોતાની કલી ગાલી હોય, નાનું છોકરું બહાર જઈને જમતું હોય તો કોઈ ઉભો રહીને કહેશે એ બાબા લે બિસ્કીટ. બિસ્કીટ આપીને બંગડીઓ કાઢી લે એવા લોક છે બાર, બિસ્કીટ આપીને બંગડીઓ કાઢી લે, કાઢી લે. તમારે છો બાબા તો અને તમે મોટા મને કાઢો છો કઈ. પણ તો એવું શું કરીએ તો હવે એવું ના થાય દાદા, કે એવું શું કરીએ તો કોઈ બંગડી કાઢી નહીં લે. ના હવે શું કરી લે, પેલા એનું લાલચ છે બિસ્કીટ ની, તેમ લઈ ને હવે લાલચ લઈ નથી ને બંગડી કાઢવે, લાળી ફસાય બીક લાગે છે. ઊંધો ગુવાડી જ બેસતો હશે એને કઈ ગમે, મજા તો ના ગમે, પણ ભાઈ લાલચ કઈ ને પાછા આવતો કે એને સુગંધી આવશે ને. ખબર નથી ખાવા ગયા પડી પછી મનમાં ઘણો ફસાયું પડે એવા જગત ફસાયેલું છે એવું કરી આપો દાદા કે આવતા જન્મે દાદા યાદ રે આ જન્મે તો રહેશે એવું કરી આપો કે દાદા આવતે જન્મે પણ યાદ રહે પચાસ હજાર માણસ બધા જોડે દાદા તો આ બધા બધા મોક્ષે લઈ જવા માટે તો દાદા ની લીજ છે આપણે દાદા ની લીજ છે નિરંતર દાદા યાદ રહેશે કઈ કોઈ એક ક્ષણે ભૂલાતા નથી દેશમાં તો આ તો નયા નયા મોહી જીવડા અને પછી ભેગા થાય નઈ મને બોલતા અમુક ટાઈમ પછી બધું પરિચય થાય એટલે પછી બોલાવે ને સમજાયું ને તમને આ મધ્ય લોક છે મધ્ય લોક કર્મ મનુષ્ય એકલા જ કર્મ બાંધી શકે બીજો કોઈ કર્મ બાંધી શકે નહીં મનુષ્ય એકલા જ કર્મ બાંધી શકે કર્મભૂમિ જ છે કર્મભૂમિ મનુષ્ય એકલા ને માટે રાઈટ દેવો પણ નથી કરે છે ગાય ગાય છે તે કોકને મારે તો એ કર્મ બંધાય નહી આ વાઘ છે તે બે બકરા ખાઈ જાય તો એને કર્મ બંધાય નહી કર્મ છૂટે છૂટે કરે તો એમને કર્મ છૂટે છે ને આપડે બંધાય છે ને છૂટે છે બંને થાય છે Thank you.